સફળતા એટલે માત્ર પૈસા, પદ કે પ્રસિદ્ધિ નથી. જો તમને ખબર ના હોય કે તમે કોણ છો, તમને શું ગમે છે, તમારી શક્તિ અને તમારી મર્યાદા શું છે એ ખબર જ ના હોય, તો મળેલી સફળતા પણ અંદરથી ખાલી લાગે છે. ઘણા લોકો દોડે છે પણ ક્યાં પહોંચવું એ ખબર નથી. ઘણા લોકો જીતે છે પણ શા માટે જીત્યા એ સમજાતું નથી. પોતાને ઓળખવું એટલે પોતાની કિંમત સમજવી, પોતાની અંદરનો અવાજ સાંભળવો, બીજાની અપેક્ષા નહીં પોતાની દિશા પસંદ કરવી. જ્યારે તમે પોતાને ઓળખો છો ત્યારે તમારો નિર્ણય મજબૂત બને છે, તમારો આત્મવિશ્વાસ ભરપૂર બને છે અને તમારી સફળતા અર્થપૂર્ણ બને છે. મિત્રો, યાદ રાખીએ, દુનિયાને જીતતા પહેલાં પોતાને જીતીએ એ જ સાચી સફળતાની શરૂઆત છે.